લોકો એટલી ચીસો પાડશે તો એ ચીસો સાંભળી લોકો મરી જશે. કારણ કે વાર બહુ વિચિત્ર કારણ, આ દસ બાર વર્ષ પછી નહીં પછી થાય, આ દસ બાર વર્ષમાં દાળ ખાવાનું બધું ફૂટી જશે. અને મારા પેપર વાળા મને પૂછ્યું કે છે કે તમે કઈક કહો છો તો ખૂબ પૂરું કહો, તમને જે દેખાતું હોય તમે, મને શું દેખાય છે કહ્યું, કે શું દેખાય છે, કોણ કોણ અડધી વસ્તી કોણ જતા રહેશે, કોણ રહેશે, કે છે શું કે છે, બરોબર કોણ રહેશે કોણ જશે. એ સી રીતે ખોરી આવે કે ભાઈ આ ચંદુભાઈ રહે છે ને આ લલુભાઈ નહીં રહે, એ સી રીતે કહે તકણા. એવું નહીં, એવું કઈ માર્કિંગ આપો ડિમાર્કેશન કે જે અમે સમજી શકીએ. મેં કહું ભ્રષ્ટાચાર જે પરણે કરાવડાવા છે, ભ્રષ્ટાચાર અને તે પાછું પરણે કરાવડાવા છે લોકોને, એ એક એક કોમ છે. અને બીજી કોમ ડિમાર્કેશન બે લાઈન બે વસ્તુ ડિમાર્કેશન હોય, બીજી કોમ શું છે, જેને પરણે ભ્રષ્ટાચાર કરવો પડે છે. કેટલી કોમો બતાડી મેં, બે બે વચ્ચે ડિમાર્કેશન લાઈન લાઈન નાખી કે આ પરણે ભ્રષ્ટાચાર કરાવડાવે અને આ પરણે ભ્રષ્ટાચાર કરવો પડે છે. જે ઘઉં ને કોંકરા બે છૂટા પાડે છે કુદરત, અત્યાર સુધી આપણે ઘઉં ને 40% કોંકરા વાર્યો છે તોય પણ ઘઉં ને ગુણ્યો કહીએ છીએ. હજુ વ્યવહારમાં કોંકરા વાળી થતા એમ બોલીએ છીએ કે આપણે કોંકરા ને ઘઉં બે મિક્સર થયું, વ્યવહારમાં શું બોલીએ છીએ આપણે, ઘઉં ની ગુણ્યો કહીએ છીએ. એવી રીતે આલુ કહીએ ગુજવાની ગમાડ તો આટલા મનુષ્યો છે શું, પણ આમાંથી આ જુદા પડે છે ઘઉં કોંકરા બે કુદરત પાડે છે, મટતી મટતી મળી જશે. શું કહ્યું, જે પરણે ભ્રષ્ટાચાર કર્યા જે મટતી છે અને એ મટતી મળી જશે, એટલે હાવ મળી જવાનું નથી, એ ચાર પગ બાર પગ એ બધું તૈયાર. અને આ લોકો પછી પરણે ભ્રષ્ટાચાર કરવો પડે છે એનું જોખમ જોખમ નથી, કોને જોખમ નથી, પરણ કરનાર નથી જોખમ, પરણે કરવો પડે છે એનું જોખમ તમારે, ત્યાં તમારે કરવો જ પડે છે ભ્રષ્ટાચાર, બરોબર. કાળા બજારનું કશું લેવું પડે, એ રીતે બધું લેવું પડે, આમ કરવું પડે તેમ કરવું, ના કરવું પડે પરણે, આવું પૂછવું ના પકડી રાખો. આ તમે મને પૂછ્યું પછી સાચું બોલો, તમે પૂછવું પડે કે તમારે પૂછ્યું અને હું સાચું બોલું તો તમે કહો પૂછ્યું, ના ના ના દીધું સાચું બોલો ને. આપણે અહીં તો આપણે અહીં તો એવું છે ને કે કઈ પણ બોલવામાં દરેક છૂટ છે બધું, તો આ સમજણ માટેનું વલણ છે, આપણે મંથન કરીએ છીએ આ તો સમજણ, ઠીક લાગે એટલું લેવું, ઠીક ના લાગે એ બાજુ રાખવું, આપણી શક્તિ ગજા પ્રમાણે લેવું. મારી વાત તો ગમે તેવી હોય પણ આપણને ગજું શું થાય, તેમ પ્રકૃતિ પાછી જોવી જોઈએ, પ્રકૃતિ ને એડજસ્ટ થવું જોઈએ, ના થવું જોઈએ. આપ આવું કોને એટલે મારે ઘેર ઝઘડો કર્યો, આપ આવું કોને એટલે મારે ઘેર ઝઘડો કર્યો. તમે કીધું કા બજારમાં લેવું પડે, હું નથી લેતો, તમે કહે છે દાદા એ કહ્યું ઝઘડો લો, તમે કહ્યું કે કાળા બજાર નું લેવું પડે એટલે ઘેર કે છે કે હવે તમે લો, એમ દાદા એ કહ્યું છે, દાદા એ આવું કહ્યું છે એટલે મારે તો ઝઘડો જ થાય ને. હા એ જાણવા માટે તમે બોલ્યા સંભળાયું તો ખરું ને પૈસા, તમે બોલ્યા સાંભળ્યું ને, એમના ઘરમાંથી આવ્યા છે એમણે સાંભળ્યું. આ તકે તમે સપનો ડોળો પકડો છો, કાળા બજાર દાદા નથી, દાદા એટલે દાદાએ છૂટ આપી છે એટલે અમારે તો હોજે દઈને ઝઘડો જ થવાનો. સત્ય પૂછે દાડો કેતો એવું છે ને, કે જરૂર હોય તો એ પણ લઈ આવે, તો સગંજામાં આવ્યા નથી પણ નથી આવતા હજી તો એ લે છે જ કાળા બજારનું, અને કે છે હું કાળા બજાર લેતો નથી એટલું જ છે એકદમ, સમજ ને. એ તો મારી સમજ મુજબ નું છે દાદા, અત્યારે કાળા બજાર વગરની ચીજ જ નથી કોઈ જગ્યાએ, એટલે એમને ખાલી મને હું આ કાળા બજાર થી રહી જ છું, આ અત્યારે કાળા બજાર વગરની ચીજ જ નથી કોઈ, શું એ કહે છે મારી સમજ પ્રમાણે, એની સમજ પ્રમાણે બરોબર છે, બાકી કાળા લોકો કોઈ ચીજ જ નથી. શું કહ્યું, અપવાદ જ નથી તો આગળ. તમે જોયું ને એટલે, પણ આનું ફળ તો આવવાનું ને, આ પરાણે કરવું પડે છે આપડે, એનું ફળ તો આવવું પડે, પરાણે કરવું પડશે ને, પેલા પરાણે કરાવડાવા છે ને, કુદરત એના માટે તૈયારી થઈ રહી છે. ક્યાં ક્યાં સુધી સહન કરે, અત્યાર સુધી એમને હિસાબ હતો ચૂકવ્યો, હિસાબ પૂરા થાય છે. હિસાબ પૂરા થાય છે એટલે પૂરા થઈ જાય ને. મૂળે સભા જ પધલ છે, જગત પધલ જ હોય ને, બીજું શું હોય, બીજું હોય ખરું. તમને સમજાઈ ગયું નહી હું શું કહેવા માંગુ છે, કે શું આ મનમાં ધીકારી નાખજો કે હવે આ ધોરણ બધું નીચું જતું જાય છે, પ્રવાહી નીચું એ ધોરણ બધું કાઢી નાખજો. સરવારે સરવારે ક્યારે પણ હિન્દુસ્તાન નતું એ દશા આવે છે આવી રીતે. તમને જે કોઈ પણ કાર્ય થવાનું હોય તે પેલા 50 વર્ષ પહેલાથી નિશાનીઓ માલમ પડે. શું કહ્યું, વરસાદ પડવાનો 15મી તારીખે, તો તે પેલો આપણને નિશાનીઓ માલમ ના પડે કે હવે આ બધું જબરજસ્ત તૂટી વાદળ આવવા મળ્યા બધું. એ રીતે આ બધું દરેક નિશાનીઓ જેને સમજવા વાળે છે ને, એ બધું નિશાનીઓ સમજી જાય. શું થાય ખબર પડે ને, અને આવું જગત ચાલે જ નહીં ને, આવું આ કોટીમાં જગત જગત જ કહેવાય નઈ ને. કેટલા ને શાંતિ છે, એકાદ ટકા ને ખરી, એક ટકા ને ખરી શું શાંતિ કેવી, કેટલા કલાક કેટલા કલાક ને, ક્ષણિક ક્ષણિક ટેમ્પરરી, તો પછી એના શું કરવાનું. તેના પેટમાં પાણી આવતું નથી એવી શાંતિ હતી. દશા તો જુઓ પડતા, આ કેળવ્યું, આ લોટ કેળવ્યો, આ લોટ ની ભાખરી ના થાય, આ લોટ ની વેડમી થાય. શું થાય, ગુંદી ગુંદી ગુંદી ને કેળ્યો વેડમી થાય. તેથી આ લોકો એમ બઉ હાઈ ક્લાસ થશે, અધ્યાત્મ સમજી શકશે, આત્મા સન્મુખ થશે, બધી બહુ ઊંચી ક્વોલિટી થશે. ધર્મો બધા અપસેટ થઈ ગયા છે, તે બધા ફરી અપસેટ થશે. શું થશે, અને થવું જ જોઈએ ને, આમ ક્યાં બધું ચાલે છે. આપણા હિન્દુસ્તાન લોકો ને તો બધા આપણા બધા કર્મ કેવા, બધા અઘટિત કર્મો કેવા, અઘટિત એટલે દુઃખ વધારે જ હોય ને સ્વાભાવિક રીતે. શું પોતાની ભૂલ તો જુએ જ નહીં ને આ લોકો, ક્યારે પણ ના જુએ ને. એમાં એવું છે કે ભૂલ જોયે તો મોક્ષ મળે ને, ભૂલ જોતો રહી જાય, પોતાને ભૂલ જોયે એટલે મોક્ષ જ ચાલ્યો. જેને પોતાની ભૂલો દેખાવા મળી એ મોક્ષ કરતા, એ વેપાર એને ખપતો નથી, એ વેપાર સામાન્ય જ એમને ખપે નહીં. પોતાની ભૂલો દેખાઈ એ નિષ્પક્ષપાતી થતો, નિષ્પક્ષપાત થાય એટલે મોક્ષ થાય. એમાં કઈ ખાસ બાધક જેવું ને, એમને કોણ આવડશે રહ્યા છે. સાંભળશે પછી ધારણ કરી રાખવું પડશે, જેટલું સાંભળે એટલું ધારણ કરી રાખવું પછી બુદ્ધિ છે પછી એવું જ તમારે બોલવું પડે, એને ધારણ કરી કહેવાય, એને ધારણ કરી કહેવાય. ધારણ કરી ના થવું છે, ધારણ ધારી રાખો છે. શું પ્રશ્ન પૂછે છે ભાઈ? જૈન ધર્મ સંસારની પ્રવૃત્તિઓથી અલિપ્ત રહીને તેમજ કષ્ટ દ્વારા મોક્ષ સદાય છે. જયારે આપના જ્ઞાન મુજબ સંસારની પ્રવૃત્તિમાં રહેવા છતાં અને કષ્ટ વિના મોક્ષ સદાય છે તો તે બંનેમાં ફેર છો? અગર બોલજો, હું શું બોલ્યો તે શું ધારણ ધાર્યું? એને કષ્ટ છે તો મોક્ષ થાય નહી, કષ્ટ નો માર્ગ જે છે તો મોક્ષ નો માર્ગ ન હોય. મોક્ષ નો માર્ગ સરળ હોય અને કષ્ટ માર્ગ તો તે સંસાર હોય. આ સંસાર માં કરવો હોય તે કષ્ટ માર્ગ છે અને મોક્ષ માં જવું એ સહેલું સરળ હોય. ત્યારે એ લોકો એમ માની બેઠા છે કે કષ્ટ કરીએ તો જ મોક્ષ થાય, એવું માની બેઠા છે. પણ સિદ્ધાંત એવું ના પાડે છે. તને સંક્રમણ માં સમજાય ખરો? બે માં ફેર છો? કષ્ટ વગર પણ સારું. કષ્ટ વગર સારું કે છે? કષ્ટ વગર સારું. એ તો એ લોકો ખુશી હોય કે માસ ક્યાંથી આવે ક્યાં? એટલે પછી આ માસ ફોડે આમ કેમ તપ કરે, જપ કરે, તપ કઈ આપના કરે છે? કોણ કરશે? ખાલી દેહ, દેહ કરે, અહંકાર કરે. હવે અહંકાર કરે તેમાં આત્મા શું લેવાની? અહંકાર તપ કરે તો એનો ફળ છે તે પૂર્ણ મળે, પૂર્ણ મળે તો પાછું મજા કરે. સાયન્સ શું કે? સાયન્સ કે મોક્ષ એના જ થાય. જઈને ગણે તમે એમ કષ્ટ દ્વારા કેતા હોય તો વિજ્ઞાન શું કે છે? આ પાણીને પાણી જતું હોય એમ નર્મદાજી નું પાણી એટલે દરિયા સુધી જાય એને વગર ધક્કો મારે, વગર કોઈ શક્તિ ભર્યા વગર સાથે એવું થાય છે. પાણી ને આપડે કશું કહ્યું ના હોય તો પછી કેટલું પાણી હોય તો બધું એને મેરે કયા કર્યા રાત દર વ્યાસ અમુક આપડી શક્તિ વપરાય છે અને પાણી નું બે ફૂટ ઊંચે ચડાવવું હોય તો પછી ઇલેક્ટ્રિક મોટર મૂકવી પડે અને નીચે ઉતરવું હોય તો નીચે તો એની જાતે ઉતરી જાય. હવાને નીચે ઉતારી ગયો તો અરે વરાળ ને, વરાળ ને નીચે ઉતારી ગયો તો પ્રેશર આપવું પડે અને ઊંચે ચડાવી ગયો તો હા પાણી ગરમ કરવું હોય તો કચ્યા મળે આયા છે, અને આવડી મોટી વાંકી છે, એને રાતે ગરમ કરી રાખવાની ઇલેક્ટ્રિસિટી થી. બાકી રાત ઇલેક્ટ્રિસિટી મુખ્ય મહી ધંધો, ત્યાં સુધી ગરમ થઈ જાય પછી સવાર ના ના કરે લોકો. જુદી ના આવ્યા તો ટાંકી અડધી નહીં ખાલી, અડધી એમને મળતી શું હતી રાતે 9 વાગ્યા, રાત 6 વાગે અડધી વાગે તો એમને મળતી પાણી વપરાયું નહીં. હવે ટાંકી ગરમ કરવામાં પાણી ગરમ કરવામાં મહેનત પડે ખરી, કોઈ શક્તિ વપરાય ખરી, વગર શક્તિ એમને ગરમ થાય. ઇલેક્ટ્રિસિટી ના હોય તો લાકડો હરકવા પડે, લાકડો હરકવા મહેનત પડે ખરી, પડે. ઇલેક્ટ્રિસિટી મહેનત કેમ ઓછી લાગે છે? એ મહેનત તો ફળ રોકડા પૈસા લઈ લે સાહેબ, પણ જે ઇલેક્ટ્રિસિટી ભરવાનું આવે છે ત્યાં એ મહેનત નું ફળ છે. શું છે? મહેનત નું ફળ. હવે એ એ પાણી રાતે 9 વાગે જે અડધી નાખી ગરમ ગરમ છે ખૂબ ઉકળે છે પાણી, હવે એને ઝાડુ કરવું હોય ત્યાં પૂછતો આવે કમલેશ, ત્યાં ઝાડુ કરવું છે મારે શું કરવું, હવે શું મહી મૂકવું, બરફ રાખો આજુબાજુ મૂકવો કે નહીં અંદર બરફ રાખવો, શું ઉપાય કરવો પડે? એની મેતે પણ થાય, બરફ મૂકો તો પણ થાય. બરફ કેટલા મહિના કે થાય? જેવી ટાંકી થાય જેટલી ટાંકી. એટલે અમને પૂછે કે દાદાજી આ બરફ આ સાથે ટોફી તારી કરવાની છે, એમાં કેટલો બરફ લાવી? હું કહું બરફ બરફ ના લાવી છે, જેને હોય જાય તારા મને હવારમાં તારી થઈ જશે. તું કહું બોલી ગરમ થવાનું એમ થાય, ઠંડુ પડવામાં ઠંડી આમ જમ ભાઈ કેમ એમ પાણી નો સ્વભાવ ઠંડો છે, કેવો છે? એને બીજા ભાવ માં લાવવું હોય તો મહેનત કરવી પડે. ઠંડુ કરવું હોય તો ગમે એટલું બીજા ભાવ માં હોય તો ઠંડુ કરવું હોય તો એમને મૂકી રાખો થઈ જાય. એમ મેરે સ્વભાવ છે ઠંડો છે. શું તારે સમજી પડી? હા, પાણી નો સ્વભાવ ઠંડો છે એટલે પછી ગરમ થઈ ગયેલું હોય તો એનો વાંધો ના નથી. ગરમ કરવું હોય તો ઉપાધિ કરવી પડે, અને ઠંડુ કરવું હોય તો ઉપાધિ નહીં, એમને મન થઈ જાય. પાણી નો નિકાલ કરવો હોય તો એની મેરે થઈ જાય, પાણી ચડાવવું હોય તો ઉપાધિ. પાણી નો સ્વભાવ છે, કેવો છે સ્વભાવ? નીચે જવું એનો સ્વભાવ છે, ઊંચે જવું એનો ઉદ્ધર નથી, સ્વભાવ નથી. સ્વભાવમાંથી વિભાવમાં લઈ જવું, વિશેષ ભાવમાં, ત્યારે મહેનત કરવી પડે, તો કષ્ટ કરવું પડે. અને વરાળ ને છે તે એ ઊંચે ચડે છે, એને નીચે લઈ જવું છે, કષ્ટ કરવું પડે. એને ઊંચે ચડવાનો સ્વભાવ કેવો છે? ઊંચે. એટલે દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવ હોય છે. શું હોય છે? સ્વભાવ. એવી રીતે આત્માનો સ્વભાવ જ મોક્ષ છે. શું છે? મોક્ષ. એનો સ્વભાવ જ મોક્ષ. એટલે શું કરવું પડે? અને કષ્ટ થી સંસાર થાય, કષ્ટ નું સેવન કરે સંસાર થાય. વિજ્ઞાન થી એનું વિજ્ઞાન જાણે એક વાર આત્મા સ્વભાવ મુક્ત છે એવું જાણી અને આત્મા પ્રાપ્ત કરે એટલે બધી કચ્છ કરવાનું છે. અને સ્વભાવ જ મુક્ત છે એટલે મહેનત કરવાથી ના થાય. બરફ ક્યારે ચીડેલો રે? ગરમ થાય બરફ ક્યારે ચીડાય? ઉનાળામાં ચીડાય. ઉનાળામાં ચીડી જાય, ગરમ થઈ જાય, ગરમ ગરમ થઈ જાય, ઓગળી જાય કે ના? પણ ગરમ થાય ઉપર ઉપર દે છે. ગરમ થાય નહી, ગરમ ના થાય ક્યારે? કોઈ કોઈ સીઝન માં ગરમ ના થાય એવું હતું છે? દેવતા કોઈ સીઝન માં ઠંડો થાય ખરો? ઠંડો થઈ રાખી દેતા દેતા ના સભામાં બરફ ના સભામાં તું તયા સભામાં તારી સભા થી સાંભળું ચાલું તો શું થાય? પાણી નો સભા નીચે જવાનું તો તું બસ તો મહેનત કરે તને સમજે ને આ બે મન શું છે? સ્વભાવ થી વિભાવ તરફ લઈ જાય છે. મજા ગાડીઓ ગાડીઓ મળે કષ્ટ નું ફળ તો મળે ને? કષ્ટ કોઈ પણ કષ્ટ જેવો એનું અનેક ગણું ફળ મળે. અને કોઈ પણ વિલાસ કરો તેનું અનેક ગણું દુઃખ આવે. વિલાસ નું ફળ દુઃખ અને કષ્ટ નું ફળ સુખ. જબર તું સમજી ગયો? આ લોખંડ આ લાકડા ના આવડ્યો છે તૂટી જાય છે. લોખંડ બનાવી મૂકે તો લાકડા નો સ્વભાવ કરવાનો કેવો છે? અને લોખંડ નો ડૂબવાનો ખબર ગયું ને? છતાં એવા કોઈ પ્રમાણ થી લોખંડ લોખંડ હલકું લોખંડ નાખી અને અંદર છે તે બહુ કોપ હોય તો એ લોખંડ તારે કોપ અંદર રાખ્યો હોય તો. પણ આમ લોખંડ ડૂબી જાય. આપણે એક એક રતલ નો લોખંડ હોય તો આમ નાખીએ એટલે પાણી કે બધા ડૂબી જાય. અને કોમન નું લાકડું હોય તો તારે તારે બેન ખરે સમજાવી પડી તને? હવે સમજી ગયો. એ કષ્ટ જેટલા સેવે છે ને એ ખરી રીતે કષ્ટ હતો જ નહીં. આ કષ્ટ તો અજ્ઞાનતા હિન્દુ બીજા કષ્ટ છે, વચ્ચે માંસાહારમાં કેટલો સ્વાદ છે અને ખાતા નથી. હું હિન્દુસ્તાન હિન્દુઓ ગણતા હોય કે આ લોકો મૂર્ખ છે, આપણે ત્યાં ચાલીસ છે. એટલે કષ્ટ તો હોય નહીં, કષ્ટ પછી કઈ નહીં. આમ જ્યાં કષ્ટ સેવે છે એમ કહે છે તે વાત સાચા રસ્તે નથી, એ લોકો મોક્ષ માર્ગ પર નથી. માવી ને કષ્ટ સેવી એવું ચિત્ર છે એ લોકો. કષ્ટ હોય ને એને હતું પછી શંકર ભગવાન કહેવાય છે. કષ્ટ હોય તો મોડા પર વેદના હોય, શું હોય વેદના ના હોય. માવી ને મોડા પર વેદના દેખાતી છે, સમજાવી વાત થી નહીં. કષ્ટ હોય તો વેદના હોય કે ના હોય, હોય. મારી ઉપર વેદના દેખાય તને, મારી પર વેદના દેખાય છે દાડા? કષ્ટ હોય તો ના વેદના ના દેખાય તો મને નહીં દેખાય. મારી ભગવાન શી રીતે વેદના હોય? અને કઈ ચિત્રી મારી ને બહુ કષ્ટ સેવ્યું ને એ કહીએ સેવી રહ્યા કષ્ટ. એટલે એમ આગળ કઈ ને ભગવાને કેટલું કષ્ટ કર્યું. કષ્ટ વાળું મળવું થાય ખરું તને એમ? હા તું તો બધા બહુ પ્રશ્નો કરતો પ્રશ્નો ન તો તૈયાર કરી ના આવ્યા છે. મેં તૈયાર કરી રાખી અને કષ્ટ થી સેવન કષ્ટ થી મોક્ષ ના હોય. કષ્ટ નું ફળ આ ખેડૂત કેટલું કષ્ટ કરતો હશે તારે બાજરી પાકતી છે, કેટલું કષ્ટ કરતો હશે? બહુ કષ્ટ. કષ્ટ નું ફળ સંસાર. શું કહ્યું? સંસાર. જો કષ્ટ ના ફળ થી ભગવાન જો મોક્ષ મળતો હોય તો પછી મોક્ષ મોક્ષમાં કષ્ટ જ હોવા જોઈએ. શું કહ્યું? જેનું કારણ કષ્ટ થી શરૂ થાય એ કાર્ય પણ કષ્ટ જ હોય. શું કહ્યું? શું તને સમજાયું? બરોબર. કારણ જે કષ્ટ હોય એમાં ફળ પણ કષ્ટ જ હોય. એનું કારણ જે કષ્ટ વાળું હોય તો એનું કાર્ય કષ્ટ વાળું હોય જ. બરોબર ને? એટલે મોક્ષ માં છે તે કષ્ટ ની જરૂર નથી. એ તો અત્યારે જે માનતા હોય તે એમની એમની સમજણે એમનું એમનું નુકસાન, આપણે શું નુકસાન? કારણ કે મોક્ષ એ શું છે? સાથી કષ્ટ લેવાની કદાચ જરૂર છે નથી. મોક્ષ એ આત્માનો સ્વભાવ છે. શું છે? આત્માનો સ્વભાવ. સ્વભાવ. અને સંસાર એ આત્માનો વિભાવ છે. શું છે? વિભાવ. પાણી ને ગરમ કરવું હેલું કે ઠંડુ કરવું હેલું? ઠંડુ કરવું. હે? ઠંડુ. ઠંડુ કરવું સહેલું. સાથી હેલું. એનો સ્વભાવ જ પાણી નો ઠંડક વાળો છે. અને ગરમ કરવું હોય તો કદી માથાકૂટ થઈ પડે, લાકડા લાવવા પડે, ઘાસ તેલ સમાવું પડે, ધુમાડા ઉડે, હરગાય હરગાય કરવું પડે, તો જલ્દી થાય નહીં. બસ ઠંડુ કરવું હોય તો પેલો પાછો મને કે મારે ઠંડુ કરું શું કરવું, તો આપડે શું કેવું જોઈએ? પડી રહેવા દે, સુઈ જતા એને ઠંડુ થઈ જશે. શું કહ્યું? ને પાણી નો વિભાવ છે તે શું છે? ગરમ કરવું છે, ગરમ થવું છે. અને એનો સ્વભાવ ઠંડો છે. શું છે? ઠંડો. પછી પાણી નો સ્વભાવ શું છે? નીતિ ગતિમાં વહન કરવું છે. નર્મદાજીમાં સસામેરથી પાણી આવે છે ને આગળ ખેતી પૂરતી નાવડી ઉપર મૂકી હોય છે તેને હું ખેંચી લાવે. એના સ્વભાવ, એના સ્વભાવને જો અનુરૂપ આપણે થઈએ તો આપણને હું ક્યાંથી લાવે? ખેંચી લાવે ના ખેંચી લાવે? ખેંચી લાવે. અને આપણે અવરૂપ ચાલવા જઈએ તો એનામાં આપણે એને હોમે બહાર જઈ રહ્યા છીએ તો બહુ જોર કરવું પડે, આપણે શક્તિ વાપરવી પડે. દવાઈ કરું પણ શક્તિ વાત પડે નથી. મિકેનિકલ એરેન્જમેન્ટ જોઈએ કેવી છે, બરોબર ને? હાથની એરેન્જમેન્ટ ચાલે એટલે એ પાણીને નીચે ગતિ જવું હોય તો એ સ્વભાવ છે એનો, અને બે ફૂટ ઊંચે ચડાવવું હોય તો તકલીફ પડે, થાય નહીં એટલે એ વિભાવ કેવાય. એટલે પછી આપણે મસ્જિદ ગોઠવી પડે, નહીં તો ડોલ ઉચકી ઉકી દેડવું પડે, ઉચકી ઉકી દેડવું પડે. આપણી શક્તિ વપરાય એમાં, સ્વભાવમાં આપણી શક્તિ ના વપરાય. તો પાણીનો સ્વભાવ નીચે જવાનો નહી, અને વરાળનો સ્વભાવ ઉપર જવાનો. હા, તો એને વિભાવમાં લઈ જવું, નીચે લઈ જવું, દબાણ કરવું પડે. શું કરવું પડે? એટલે આત્મા નો સ્વભાવ મોક્ષ છે. શું છે? એનો સ્વભાવ જ મોક્ષ છે. અને વિભાવ થી આ સંસાર ઉભો છે. વિશેષ ભાવ એટલે કેટલી મહેનત કરે તો વિભાવ થાય. ખેડૂત એક થોડી બાજરી પકવા માટે કેટલી તન દોડ કષ્ટ છે. જૈન ધર્મ અત્યારે એવી માન્યતા ઘૂસી ગઈ છે કે કે છે ખરું લખ્યું છે ને, એ કષ્ટ સેવાથી મોક્ષ થાય, અને સંસ્થાની પ્રવૃત્તિથી અલિપ્ત રહીએ અને કષ્ટ સેવાથી મોક્ષ થાય. સંસ્થાની પ્રવૃત્તિથી અલિપ્ત રહે એ ખોટું નથી એ વસ્તુ, પણ કષ્ટ સેવાથી મોક્ષ થાય એ ખોટું છે. શું છે? કષ્ટથી મોક્ષ મળે તો પછી તો તે કારણ થયું, એટલે કાર્યમાં પણ એ જ હોય ને ફળ. જેવા કારણથી આપણે કાર્ય થયું છે એ જ કારણ ત્યાં કાર્યમાં આવીને ઉભું રહે. કષ્ટ તો એટલે પહેલી વાર નીકળ્યો. હે, આ બહુ મોટો પોઈન્ટ પહેલી વાર નીકળ્યો. કારણ કર્યો હોય એવું જ કાર્ય હોય ને, કષ્ટ થી સેવન કરેલું હોય તો કષ્ટ જ ઉદભૂત થાય ને. કાપી નાખેલું દેખાય. લાગે મગજ કરાવતી કેટલી લાગે એનાથી પોસિબલી કોઈ થતી જ નથી. બરાબર તો મારે બધા માટે ભાઈ પેલું વેલન આજે એક જ પ્રશ્ન બીજે અત્યારે ક્યાં આપણે હોબી છે પ્રોટેક્શન કરું. એક ભૂલ હારી પણ પ્રોટેક્શન કરું તો ભયંકર કહેવાય. એવું પ્રોટેક્શન કરું ભૂલ દેખાડે એટલે આપડે કહ્યું કે મારા ધનભાઈ તમે મારી ભૂલ દેખાડી તો આપડે ધનભાઈ માનો છો. ભૂલ દેખાડે અને આપણને દેખાઈ દો એ જે દેખાડે આપણને દેખાઈ તો એ માણસ એવી દ્રષ્ટિ બંધાઈ જાય તો પરમાત્મા થાય. શું કહે ભૂલ નહીં દેખાડતી તો આ દશા થઈ ગઈ. કબૂલ નહીં કરતો નહી એન્જિનિયર થયેલો આવડે મોટો સાહેબ મેં કઈ તને માંથી એકુય આવડત નથી થયું. ના આવડે નહીં આપડે ફરી બે ચાલે કરીએ હું જાણું છું આ બધા કેવા છે બધા તમે જાણી આ લોકો જાણતા શું થાય તો આગળ કે જેને દુકાન ખુલ્લી રાખી હોય માલ ફ્રી ઓફ કોસ્ટ મળતો હોય તો દુકાન ખુલ્લી હોય નહીં ભરે તો દુકાન બંધ કરી દીધી માલ ભરવાનું કેવો રહે ફ્રી ઓફ કોસ્ટ થાય છે. દુકાનમાં કશું માલ ભર્યો નહીં દુકાનો ખાલી અને એક વર્ષે જાણે માલ ભરી લે પછી લોબ કઈ ખોટી સારી લોબ કઈ છે તે હાથી છે કે પછી છે લોબ સારી હાથી છે ખોટી શું કે છે જનરલી તો હું મારી ફેવર માં જ કરતો હું જનરલી તો હું બધું મારી ફેવર માં જ કરતો હું દરમિયાન પોતાની ફેર માં આવ્યા એમ દાન થઈ છે કે ગયા તું ગુનેગાર તું અને મેં જજ છે ત્યાં વકીલ ના રાખ્યો તો જજમેન્ટ સારું વાત નહીં વકીલ રાખ્યો છે ને કાઢા નહી ભૂલ આપણને દેખાય અહેસાસ એટલે ભગવાન થવાનું આપણામાં શક્તિ આવી એક ભૂલ દેખાય તારે જાણવું કે બે ભૂલ જોવાની વારામાં શક્તિ આવી બે દેખાય એટલે જાણવું ચાર ભૂલો જોવાની શક્તિ આવી ચાર ભૂલો દેખાય જાણું આઠ ભૂલો જોવાની એ મલ્ટિપ્લિકેશન થઈને ખૂબ પહોંચી જાય સારી કમાણી ચાલુ થઈ લોક રહી ગયા એમને રખાઈ થઈ ગયા ભૂલો દેખાય છે તારા દેખાય છે કેટલી દેખાય પેલા લોકો બહારના લોકો નથી પ્રસંગ આવે એ પ્રમાણે દેખાય કેટલી બહુ મોટું કે ભૂલ ચાલુ થાય ત્યાંથી દેખાય જોઈ ચાલુ ને તો ભૂલ લાગ્યા જ કરે શું ક્યાં કરે ને થોડીક દેખાય પણ જોઈએ એવી નહી થોડીક દેખાય અમુક બાબત ની બાકી જોઈએ એવી નહી હજી ઘણી ખાસ દેખાતું નથી એવું કેવાય હજી પોતાને એમ લાગે ખાસ તે દેખાતું નથી કે દોસ્તો જતા નથી બરોબર માર્કેટ મટીરિયલ કરતા આવે ને માર્કેટ મટીરિયલ પણ પાંચ પાંચ વર્ષ થી અહિયાં આવ્યા પછી આટલી આટલો જ પ્રોગ્રેસ થતો હોય તો હવે એટલે એમ લાગે છે પ્રોગ્રેસ કઈ કહેવાય નહીં બરોબર એમ દેખાતું નથી બરોબર માર્કેટ મટીરિયલ કરતા બહુ સારું હોય નાની પાસે આવ્યા પણ પાંચ વર્ષ થયા નાની પાસે આવ્યા ને અને થઈ રહ્યું હોય તો ખૂચ્યા ઘર કરું એ અમુક બાબત ની ખબર પડે એટલું ખુશ છે પછી બીજું તો ખબર જ નથી ને હવે કેવો માલ હજી ભરેલો છે તે નોકરી કરવી પડે થોડું ખુશે બી ખરું પાછું એમ બી થાય કે હવે વ્યવહાર પૂરો કરવાનો છે આ તો છે કરવું જ પડશે ને એવું બી થાય પાછું બે બાજુ થાય હા એમ તો રે કે સત્સંગમાં જવાતું નથી એવું રે તો પાછું એમ બી થાય કે આ તો કરવું જ પડશે ને આટલું પૂરું તો કરવાનું જ છે ને હજી તો નહીં ખુશ તું હોય ને દાદા આપ એક વાર કહેતા હતા કે લોભ નો માલ ભરેલો છે અંદર તે બાબત નું જ નહીં ખુશ તું હોય ને દેખાવ તો જોયે ને બધું અંદર કઈ ખબર માલિક નહીં ના દેખાય ક્યાં પડે હા પણ હવે તો દેખાવ જોયે ને દાદા જ્ઞાન મળ્યું આટલું જ્ઞાન મળે તો તો જાય તીર દાદા એ તો ધીમે ધીમે જાય અને આ બધાને પ્રકૃતિ જોઈ પછી એ જમવા લોટ ની જગ્યા કડવી લાગે આપણે કડવી લાગે જગ્યા કડવી લાગે ને એટલે એમ મેળવ્યો દેખાય નહીં ફક્ત ક્રોધ ને માન બે દેખાય ગોળા ખરો ને અને આ કપથી એ દેખાય નહીં પોતાના ધણી ને ના દેખાય ભાઈ દાદા કાલે આપ કહેતા હતા કે એની પ્રાઇવસી જુદી તે પહેલાની તો ખબર હતી હવે અત્યારે કઈ પ્રાઇવસી મહત્વની કહેવાય આ બધી લોટની ને બધી હા એટલે એ જ કહું છું ને એ સમજણ પડવી સમજણ નહીં પડતી દેખાય નહીં દેખાય નહીં જેમ દેખાય બધી બધી બધી બધી દેખાય લોકની જગ્યા પસંદ ના પડે બરોબર બરોબર ને એ શું કહેવાય લોકની ગાંઠ તો કહેશે જગ્યા પસંદ નથી પડતી એ જરૂર ઓછું ના કહેવાય બરોબર જાગૃતિ રજા કરી ને દવાખાનામાં ડાક્ટર કહે તો થોડીક રહે ને થોડીક ના રહે એવું આમ રે કે ભાઈ બધા શુદ્ધાત્મા જોવાના છે વચ્ચે વચ્ચે શુદ્ધાત્મા જોવાય પાછું કઈ વચ્ચે એ થતું હોય ઊંચું નીચું થતું હોય એમ લાગે કે ભાઈ આવો સંભાવથી નિકાલ કરો એમ કોઈને બોલશો નહીં કે એવું થાય નિકાલ થાય એકંદરે એટલે એકંદરે થાય પણ સારો નહીં એમ એટલે એકદમ સ્મૂથ નહીં થઈ જાય એમ બોલાય નહીં કશું એટલે પેલા કરતો આમ ના આમ થાય એકંદરે તો થાય બહુ બધા છે ફાયદો નિકાલ કરવાનો કોણ કરશે ને પહેલા જે નિકાલ કરતો નામ મળતા પહેલા જે નિકાલ કરતો પડ્યો હતો ને આપણે પહેલા તો એવા પ્રસંગ બનેલા નહીં હોય તો વ્યવહારમાં તો હમણાં જ આવે એટલે ખબર નથી પડતી હજી અને આમ તો પ્રકૃતિ શાંત એટલે બહુ બહુ અથડા